શ્રીમદ ભાગવત ત્રીજો સ્કંદ 11મો અધ્યાય મન્વંતર વગેરે કાળ વિભાજનનું વર્ણન. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, પૃથ્વી વગેરે કાર્ય વર્ગનો જે સૂક્ષ્મતમ અંશ છે કે જેનું બીજું વિભાજન થઈ શકતું નથી તથા જે કાર્યનું રૂપ પામેલો નથી અને જેનો અન્ય પરમાણુઓ સાથે સંયોગ પણ થયેલો નથી તેને પરમાણુ કહે છે. આ અનેક પરમાણુઓના પરસ્પર યોગથી એટલે કે મળવાથી જ મનુષ્યોને ભ્રાંતિવશ તેમના સમુદાય રૂપી એક અવયવી ધરાવનારની પ્રતીતિ થાય છે. આ પરમાણુ જેનો સૂક્ષ્મતમ અંશ છે તે સામાન્ય સ્વરૂપે રહેલી પૃથ્વી વગેરે કાર્યોની એકતા એટલે કે સમૂહ કે સમગ્ર રૂપનું નામ પરમ મહાન છે. આ સમયે તેનામાં પ્રલય વગેરે અવસ્થા ભેદની સ્ફૂર્ણા પણ હોતી નથી અને નવું જૂનું વગેરે કાળ ભેદનું ભાન પણ હોતું નથી તથા ઘટપટ વગેરે વસ્તુભેદની કલ્પના પણ હોતી નથી. હે સાધુ શ્રેષ્ઠ, આ પ્રમાણે વસ્તુના સૂક્ષ્મતમ અને મહત્તમ સ્વરૂપનો આ વિચાર થયો. આના સાદ્રશ્યથી પરમાણુ વગેરે અવસ્થાઓમાં વ્યાપ્ત થઈને વ્યક્ત પ્રગટ પદાર્થોને ભોગવનારા સર્જન વગેરે માટે સમર્થ અવ્યક્ત સ્વરૂપ ભગવાન કાળની પણ સૂક્ષ્મતા અને સ્થૂળતાનું અનુમાન કરી શકાય છે. જે કાળ પ્રપંચની પરમાણુ જેવી અવસ્થામાં વ્યાપ્ત રહે છે તે અત્યંત સૂક્ષ્મ છે અને સર્જનથી માંડીને પ્રલય સુધી તેની બધી જ અવસ્થાઓને ભોગવે છે. તે પરમ મહાન છે. બે પરમાણુ મળીને એક અણુ થાય છે અને ત્રણ અણુઓના મળવાથી એક ત્રસરણુ થાય છે કે જે જરૂખાઓમાં થઈને આવેલા સૂર્યકિરણોના પ્રકાશમાં આકાશમાં ઉડતો જોવા મળે છે. આવા ત્રસરણુઓને પાર કરવામાં સૂર્યને જેટલો સમય લાગે છે તેને ત્રુટિ કહે છે. આનાથી 100 ગણો સમય વેદ કહેવાય છે અને ત્રણ વેદનો એક લવ થાય છે. ત્રણ લવને એક નિમેષ કહે છે અને ત્રણ નિમેષને એક ક્ષણ કહે છે. 5 ક્ષણની એક કાષ્ઠા થાય છે અને 15 કાષ્ઠાનો એક લઘુ થાય છે. 15 લઘુની એક નાડિકા એટલે કે દંડ કહેવાય છે. 2 નાડિકાનું એક મૃહદ થાય છે અને દિવસના ઘટવા વધવા અનુસાર દિવસ અને રાત્રિની બંને સંધિઓને બાદ કરતા 6 અથવા 7 નાડિકાનો એક પ્રહર પહોર થાય છે. એ યામ કહેવાય છે. જે મનુષ્યના દિવસ અથવા રાત્રિના 4થા ભાગ બરાબર છે. 6 પળનું તાંબાનું એક એવું વાસણ બનાવવામાં આવે કે જેમાં 1 પ્રસ્થ જળ સમાઈ શકે અને 4 માસા સોનાની 4 આંગળ લાંબી સળી બનાવીને તેના વડે તે વાસણના તળિયે છિદ્ર બનાવીને તેને પાણીમાં મૂકવામાં આવે તો જેટલા સમયમાં 1 પ્રસ્થ જળ તે વાસણમાં ભરાઈ જાય અને વાસણ પાણીમાં ડૂબી જાય તેટલા સમયને નાડિકા કહે છે. હે વિદુરજી, મનુષ્યના દિવસ રાત્રિ 4-4 પ્રહરના હોય છે અને 15 દિવસ રાત્રિનો એક પક્ષ એટલે કે પખવાડિયું થાય છે. જે શુક્લ અને કૃષ્ણ એટલે અંજવાળિયું અને અંધાર્યુંના ભેદને લીધે 2 પ્રકારનો મનાયો છે. આ બંને પક્ષો મળીને 1 માસ થાય છે. જે પિતૃઓના 1 દિવસ રાત્રિ બરાબર છે. 2 માસની એક ઋતુ અને 6 માસનો એક અયન થાય છે. અયન દક્ષિણાયન અને ઉત્તરાયણના ભેદથી બે પ્રકારના છે. આ બંને અયનો મળીને દેવતાઓનો એક દિવસ રાત્રિ થાય છે તથા મનુષ્ય લોકમાં એ વર્ષ અથવા દ્વાદશ માસ કહેવાય છે. આવા 100 વર્ષોનું મનુષ્યનું પરમ આયુષ્ય બતાવવામાં આવ્યું છે. ચંદ્રમા વગેરે ગ્રહો, અશ્વિની વગેરે નક્ષત્રો અને સમસ્ત તારામંડળના અધિષ્ઠાતા કાળ સ્વરૂપ ભગવાન સૂર્ય પરમાણુથી માંડીને સંવત્સર સુધીના કાળમાં 12 રાશિઓ રૂપે સંપૂર્ણ ભુવનકોષની નિરંતર પરિક્રમા કર્યા કરે છે. હે વિદુરજી, સૂર્ય, બૃહસ્પતિ, સવન, ચંદ્રમા અને નક્ષત્ર સંબંધિત મહિનાઓના ભેદને લીધે આ વર્ષ જ સંવત્સર, પરિવત્સર, ઈડાવત્સર, અનુવત્સર અને વત્સર કહેવાય છે. હે વિદુરજી, આ સૂર્ય ભગવાન જ 5 પ્રકારના વર્ષોની પ્રવૃત્તિ કરનારા છે. તમે ઉપહાર વગેરે સમર્પિત કરીને તેમની પૂજા કરો. આ સૂર્યદેવ પંચભૂતોમાં તેજ સ્વરૂપ છે અને પોતાની કાળ શક્તિથી બીજ વગેરે પદાર્થોની અંકુર ઉત્પન્ન કરનારી શક્તિને અનેક પ્રકારે કાર્યોન્મુખ કરે છે. તેઓ સૂર્યદેવ એટલે કે મનુષ્યોના મોહ નિવારણ માટે તેમના આયુષ્યનો ક્ષય કરતા રહીને આકાશમાં વિચરણ કરતા રહે છે તથા તેઓ જ સકામ મનુષ્યને યજ્ઞ વગેરે કર્મોથી પ્રાપ્ત થનારા સ્વર્ગ વગેરે મંગલમય ફળોનો વિસ્તાર કરે છે. તેથી સૂર્ય ભગવાનની ઉપાસના રોજ કરવી જોઈએ. વિદુરજીએ કહ્યું, હે મુનિવર, તમે દેવતાઓ, પિતૃ અને મનુષ્યના પરમ આયુષ્યનું વર્ણન તો કર્યું, પણ હવે સનક વગેરે જે જ્ઞાની મુનિજનો ત્રિલોકની બહાર કલ્પથી વધુ સમય સુધી રહેનારા છે તેમના આયુષ્યનું પણ વર્ણન કરો. કાળ ભગવાનની ગતિને તમે સમ્યકપણે જાણો છો, કારણ કે જ્ઞાનીજનો પોતાની યોગ સિદ્ધ દિવ્ય દ્રષ્ટિથી સગળા સંસારને જોઈ લે છે. મૈત્રીજીએ કહ્યું, હે વિદુરજી, સત્ય, ત્રેતા, દ્રાપર અને કળી આ 4 યુગ પોતાની સંધ્યા અને સંધ્યા અંશો સહિત દેવતાઓના 12,000 વર્ષો સુધી પ્રવર્તે છે એવું બતાવવામાં આવ્યું છે. સતયુગ વગેરે આ 4 યુગોમાં ક્રમશઃ 4,000, 3,000, 2,000 અને 1,000 દિવ્ય વર્ષો હોય છે અને પ્રત્યેકમાં જેટલા 1,000 વર્ષો હોય છે તેનાથી બમણા 100 વર્ષ તેમની સંધ્યા અને સંધ્યા અંશોમાં હોય છે. એટલે કે સતયુગમાં 4,000 દિવ્ય વર્ષો યુગના અને 800 દિવ્ય વર્ષો સંધ્યા અને સંધ્યા અંશોના એમ 4,800 વર્ષ હોય છે. આ જ રીતે ત્રેતાયુગમાં 3,600, દ્વાપરયુગમાં 2,400 અને કળિયુગમાં 1,200 દિવ્ય વર્ષ હોય છે. મનુષ્યનું 1 વર્ષ એ દેવતાઓનો 1 દિવસ હોય છે. તેથી દેવતાઓનું 1 વર્ષ મનુષ્યના 360 વર્ષો બરાબર થાય. આ રીતે માનવીય પરિમાણથી કળિયુગના 4,32,000 વર્ષ થાય તથા તેનાથી બમણા વર્ષો દ્વાપરયુગના, 3 ગણા વર્ષો ત્રેતાયુગના અને 4 ગણા વર્ષો સતયુગના થાય છે. યુગના આરંભમાં સંધ્યા હોય છે અને અંતમાં સંધ્યા અંશ હોય છે. તેમની વર્ષ ગણતરી સેંકડોની સંખ્યામાં બતાવવામાં આવી છે. તેમની વચ્ચેનો જે સમય હોય છે તેને કાળવિદોએ યુગ કહ્યો છે. પ્રત્યેક યુગમાં એક એક વિશેષ ધર્મનું વિધાન મળે છે. સતયુગના મનુષ્યોમાં ધર્મ પોતાના 4 ચરણોથી રહે છે. પછી અન્ય યુગમાં અધર્મની વૃદ્ધિ થવાથી તે ધર્મનો એક એક ચરણ ઘટતો જાય છે. પ્રિય વિદુરજી, ત્રિલોકની બહાર મહર્લોકથી માંડીને બ્રહ્મલોક સુધી અહીંની 1000 ચતુર્યુગીનો એક દિવસ હોય છે અને તેટલી જ મોટી રાત્રિ હોય છે કે જેમાં સ્વપ્નષ્ટા બ્રહ્માજી શયન કરે છે. તે રાત્રિનો અંત થતાં લોકનો કલ્પ આરંભાય છે. તેનો ક્રમ જ્યાં સુધી બ્રહ્માજીનો દિવસ રહે છે ત્યાં સુધી ચાલતો રહે છે. તેવા એક કલ્પમાં 14 મનુઓ થાય છે. પ્રત્યેક મનુ 71 ચતુર્યુગીઓથી કંઈક વધુ 71.6/14 ચતુર્યુગીઓ સુધી પોતાનો અધિકાર ભોગવે છે. પ્રત્યેક મન્વંતરમાં ભિન્ન ભિન્ન મનુવંશી રાજાઓ, સપ્તઋષિઓ, દેવતાઓ, ઇન્દ્રો અને તેમના અનુયાયી ગંધર્વો વગેરે પણ એ સાથે જ પોતાનો અધિકાર ભોગવે છે. બ્રહ્માજીનું આ સર્જન પ્રતિદિન થયા કરે છે કે જેમાં ત્રણેય લોક રચાય છે તેમાં પશુ પક્ષીઓ, મનુષ્યો, પિતૃ અને દેવતાઓની પોતપોતાના કર્મ અનુસાર ઉત્પત્તિ થાય છે. આ મન્વંતરોમાં ભગવાન સત્વગુણોનો આશ્રય લઈને પોતાની મનુ વગેરે મૂર્તિઓ દ્વારા પૌરુષ પ્રગટ કરતા રહીને આ વિશ્વનું પાલન કરે છે. કાળક્રમે જ્યારે બ્રહ્માજીનો દિવસ વીતી જાય છે ત્યારે તેઓ તમોગુણના સંપર્કને સ્વીકારીને સૃષ્ટિ રચનારૂપી પોતાના પૌરુષને સ્થગિત કરીને નિશ્રેષ્ઠ ભાવે સ્થિત થઈ જાય છે. તે સમયે સઘળું વિશ્વ તેમનામાં લય પામે છે. જ્યારે સૂર્ય ચંદ્ર વિનાની પ્રલય રાત્રિ આવે છે ત્યારે ભૂ, ભુવ અને સ્વઃ એ ત્રણેય લોક તે જ બ્રહ્માજીના શરીરમાં છુપાઈ જાય છે. તે પ્રસંગે ત્રણેય લોક શેષજીના મુખમાંથી નીકળેલી ભગવાનની અગ્નિરૂપી શક્તિથી બળવા લાગે છે. તેથી તેના તાપથી વ્યાકુળ થઈને ભૃગુ વગેરે મુનીશ્વરો મહર્લોકમાંથી જનલોકમાં જાય છે. એ દરમિયાન સાતે સમુદ્રો પ્રલયકાળના પ્રચંડ પવનથી ઉભરાઈને પોતાના ઉછળતા મોજાઓથી ત્રિલોકને ડૂબાડી દે છે. ત્યારે તે પાણીમાં શેષ સૈયા પર સૂતેલા ભગવાન યોગ નિંદ્રામાં આંખો મીચીને શયન કરે છે. તે સમયે જનલોકમાં વસતા મુનિજનો તેમની સ્તુતિ કરતા રહે છે. આ પ્રમાણે કાળની ગતિથી 1000 ચતુર્યુગીની રૂપમાં ચતુર્યુગીના રૂપમાં પ્રતીત થતા દિવસ રાત્રિ બદલાવા પામતા બ્રહ્માજીનું 100 વર્ષનું પરમ આયુષ્ય પણ વીતી ગયેલું હોય એમ દેખાય છે. બ્રહ્માજીના આયુષ્યના અર્ધ ભાગને પ્રાર્ધ કહે છે. અત્યાર સુધી પહેલો પ્રાર્ધ તો વીતી ચૂક્યો છે, બીજો પ્રાર્ધ ચાલી રહ્યો છે. અગાઉના પ્રાર્ધના આરંભમાં બ્રહ્મ નામનો મહાન કલ્પ થયો હતો, તેમાં બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ હતી. પંડિતો તેને શબ્દ બ્રહ્મ કહે છે. તે પ્રાર્ધના અંતમાં જે કલ્પ થયો હતો તેને પાદ્મકલ્પ કહે છે. એમાં ભગવાનના નાભિ સરોવરમાંથી સર્વલોકયુક્ત કમળ પ્રગટ થયું હતું. હે વિદુરજી, આ સમયે જે કલ્પ ચાલી રહ્યો છે તે બીજા પરાર્ધનો આરંભક છે એમ બતાવવામાં આવે છે. આ વારાહ કલ્પના નામે વિખ્યાત છે. આમાં ભગવાને શુકર એટલે વરાહનું રૂપ ધારણ કર્યું હતું. આ બે પરાર્ધના કાળને અવ્યક્ત અનંત અનાદિ વિશ્વાત્મા શ્રીહરિના એક નિમેષ આંખના પલકારા જેટલો માનવામાં આવે છે. પરમાણુથી માંડીને દ્વિપરાર્ધ સુધી વિસ્તરેલો કાળ સર્વસમર્થ હોવા છતાં પણ સર્વાત્મા શ્રીહરિ કોઈ પ્રકારનું પ્રભુત્વ દાખવતો નથી. આ કાળ તો દેહ વગેરેનું અભિમાન રાખનારા જીવોનું જ શાસન કરવાને સમર્થ છે. પ્રકૃતિ, મહતત્વ, અહંકાર અને પંચતન્માત્રાઓ, આ આઠ પ્રકૃતિઓ સહિત દસ ઇન્દ્રિયો, મન અને પંચભૂતો એમ સોળ વિકારો સાથે મળીને બનેલો આ બ્રહ્માંડ કોષ અંદરથી 50 કરોડ જોજન વિસ્તારવાળો છે તથા તેની બહાર ચારે તરફ ઉત્તરોત્તર 10 10 ગણા 7 આવરણ છે. તે બધા સહિત આ બ્રહ્માંડ કોષ જેમાં પરમાણુ જેવો પડી રહેલો દેખાય છે અને જેમાં આવી કરોડો બ્રહ્માંડ રાશિઓ છે ત્યાં પ્રધાન વગેરે સમસ્ત કારણોનું કારણ અક્ષર બ્રહ્મ કહેવાય છે. અને આ જ પુરાણ પુરુષ પરમાત્મા શ્રી વિષ્ણુ ભગવાનનું શ્રેષ્ઠ ધામ સ્વરૂપ છે. ત્રીજા સ્કંદ અંતર્ગત 11મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.